અને પોતાને સમજાવવો પડે, બીજાને બાંધીને તો સમજાવી દીધી ખરા, પણ પોતાને પોતાને અરે બાંધી અને સમાધાન કરવું પડે મનનું, નહીતર બ્રેક્સ હાથમાં મૂકી દે. પૂછ્યું બાપુ, મોરારદાસ બાપુ, એમને અમુક એક ભજન પ્રિયતા વાળો છે, ગમે ત્યારે હું ભજન બોલતો હોઉં છું અને બાપુ ભાવના દર્શાવે, ક્યારેક નો સાંભળ નો જોવા જેવું જોવા જેવું ને નો સાંભળવા જેવું નવીન થાય એટલે હા ચડી જાય, મેં દમ ચડી જાય. પછી હવે શ્રોતા તરીકે આપણે બેઠા હોય તો શું આવે, અમે સેજા આવ્યા છો, દૂધ બરોબર માંગ લ્યા છો, પાણી ખીચી લ્યા છો, રગત બરોબર ગોરખ ગોળવાણી, શ્રોતા પાસેથી કંઈક આનંદ લેવો હોય તો એને થોડુંક એ ગઈ સાંભળવાનું જરૂરી હોય છે ભક્તા પર, બાકી તો બોલો એક રાત કરીને વિવે જવાનો હોય એમાં કાંઈ નહીં. એવું કહેવાનું થાય કે ભજનમાં મજા ન આવી, બસ બેઠલી બેતી હોય ઊભી રહે, નામાં શું સિવટી હોય ચાલો, રાતે કહેવાનું મજા ન આવે, પણ કેમ ન આવી એને ખબર ના. એટલે એક ભજન છે, સમજ રાખ એવા છે, સમજાય કે ન સમજાય પણ ઘણી એ ભજન પૂરું થાય ત્યાં સુધી પછી પછી આપણે બુરા ભગત દેખ બે ભજન નું કેવું સતા પ્યારા ગયા મરીને દીધા માગ અભાગી જીવ અનેક છે કુટિલ હરદાના કાગ કુટિલ હરદાના કાગ સંગત ક્યાં જઈ કરીએ વર્તી વેરાગણ કરીને મરત લોકમાં ભરીએ કુટિલ હરદાના કાગ સંગત ક્યાં જઈ કરીએ વર્તીને વૈરાગણ કરી પછી મરત લોકમાં ભરીએ શબદ પારખું ભેટ છે તે દી લેશે ભક્તિ માં ભાગ હંસ હતા શબદ પારખું ભેટ છે તે દી લેશે ભક્તિ માં ભાગ સવો કહે સંત હાલા ગયા ઓ તો મરીને દીધા માગ આમાં શબ્દ આવે ગગન ગઢ રમવા ને આનો ગગન ગઢ રમવા ને આનો નિરાશી પદમાં સદા માનો ગગન ગઢ બાલ પડી તારી પડવે બાલ પડી તારી મધ્ય મધ્ય નિરખ્યા મોરારી મધ્ય પર જા ઘટો ઘટ વ્યાપી રહ્યા સ્વામી, ઘટો ઘટ વ્યાપી રહ્યા સ્વામી. જુગતીથી તમે જોઈ લો અંતરયામી, ગગન ગઢ સન્મુખ રહી જાગે, સન્મુખ રહી જાગે. મહાસુને મોરલિયું વાગે, ગગન ગઢ પવન સ્તંભ છે પાંચ મે પવન સ્તંભ છે લાગી મને પ્રેમ તની લે પાંચ મે પવન સ્તંભ છે લાગી લાગી પ્રેમ તણી સુરતા મારી શબ્દોમાં ગે છઠે જો સન્મુખ છે દ્વારો છઠે જુઓ સન્મુખ છે દ્વારો તરવેણી ઉપર નાયાનું છે આરો ત્યાં તો સદા વરસે અમરારો સાતમે સ્મરણ જરૂર હાચું સાત મેં સ્મરણ જરૂર સાચું સાત મેં સ્મરણ જરૂર આ તો કોઈ નહી વિરલા જાણે વાતું આ તો કોઈ વિરલા જાણે વાતું જડું હવે અનાદુનું વાતું હવે ક્યાં જઈ કરું વ્રહની આઠ મેં અકળ કળાની વાતું હવે ક્યાં જઈ કરું વ્રહની રહું શબદ નિશામા ઘેની ગગન ગઢંગા રઘુવાને રહું હું તો શબદ નિશામા ઘેની થયો ના તો નો મેં મારે નિરુભે થયો ના તો છોડાયો જમપુરી થઈ જાતો સદગુરુ શબદ દીધો દસ મેં ઘડી દોરટણી ટેકી દસ મેં ઘડી દોરટણી ટેકી મધ્યમાં મયા અલખ એકાએકી દ્વાદશ એવી ઘટ ઘાટ એવો એકાદશી એકાદશી અવી ઘટ ઘાટ શબદ લઈને સુરતાને સેવો શબદ લઈને સુરતાને સેવો સદા તમે સોહંગ પુરુષ સેવો ભગવાન ગઢ દ્વાદશી દૂર નથી વાલો દ્વાદશીથી દૂર નથી વાલો સમજ વિના બારે ફરતો ઠાલો દ્વાદશીથી દૂર નથી વાલો સમજ વિના બારે ફરતો ઠાલો સુખમણ સાથે પીલો અમર પ્યાલો તરવેણી ઉપર ધારા તેરસે વાળી તરવેણી ઉપર ધારા જપુની જ નામ તણી માળા જપુની જ નામ તણી પ્રગટ્યા રવિ ઉલટ્યા અંજવાળા પ્રગટ્યા રવિ ઉલટ્યા અંજવાળા ચૌદશે કહ્યું ચિત્ત કરે નહીં મારું ચૌદશે કહ્યું ચિત્ત કરે નહીં મારું

ભાખારે ભાખારે બોલે આવજે એવા લખ્યા ભાખારે ચાલે બોલ